સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની. કોન મહાતપકી નો મુરલિયા, કોન મહાતપકી નો મુરલિયા, કોન મહાતપકી નો મન મોહન કે લાલ ધર કો, મન મોહન કે લાલ ધર કો, પૂરણ કે રસ પીનો મુરલિયા, કોન મહારસ પીનો મુરલિયા, કોન મહારસ પીનો. શ્યામ સુંદર, શ્યામ સુંદર તો રાપુલ નહીં સુર રત, રસિક છેલ રંગ ભીન મુરલિયા, કોન મુરલિયા, કોન મહાતપકીન મુરલિયા, કોન મહાતપકીન. તો સે ખેલત શ્યામ ચતુર વાર, તો સે મોહલા, તો સે ખેલત શ્યામ ચતુર વાર, ધન્ય ધન્ય કહે લોગ તીનો મુરલિયા, કોન મહાતપકીનો મુરલિયા, કોન મહાતપકીનો. બ્રહ્માનંદ કહે હરિ તો કો, બ્રહ્માનંદ કહે હરિ તો કો, નિજ મુખ આસન દીન મુરલિયા, કોન મહાતપકીન મુરલિયા, કોન મહાતપકીન મુરલિયા, કોન મહાતપકીન મુરલિયા. સાવરને બજાઈ હો મુરલિયા, સાવરને બજાઈ મુરલિયા. છેલ ચતુર ઘન શ્યામ ધર ધર, સુંદરતા ન સુનાઈ મુરલિયા, સાવરેન બજાઈ મુરલિયા. એ ગૃહ કારજ તજ કે વ્રજ નારી, ગૃહ કારજ તજ કે વ્રજ નારી, તેર સુનર ઉઠ પાય મુરલિયા, સાવરે બજાય હો મુરલિયા. જા ઠાટે વ્રજ રાજ બિહારી, જા ઠાટે વ્રજ રાજ બિહારી, તહા ચલ કે સબ આય હો મુરલિયા, સાવરે બજાય હો મુરલિયા. બ્રહ્માનંદ કરી રસબતિયા, બ્રહ્માનંદ કરી રસબતિયા, છતિયા શ્યામ લગાય રસિયા, મોરલિયા સાવરે બજાય, મોરલિયા સાવરે બજાય, મોરલિયા સાવરે બજાય, મોરલિયા. હરે કૃષ્ણ મહારાજ હજની જય. સરલ વર્તવે છે સારું રે મનવા, સરલ વર્તવે છે સારું, માની એટલું વચન મારું રે મનવા, સરલ વર્તવે છે સારું, મન કર્મ વચને માનને રે મેલી, કાઢ અભિમાન બારુ હાથ જોડી હાજી હાજી કરતા, કે દિન બગડે તે તારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, આકડ નરલા કળ સુકાસમ એને વળવા ઉધારુ, આકડ નરલા કળ સુકાસમ એને વળવા ઉધારુ, તેને તાપ આપી અતિ તીખો, સમો કરે છે સુતારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, આકડો વાકડો વીછે ના સરખો, એવો ન રાખાવો વારુ, આકડો વાકડો વીછે ના સરખો, એવો ન રાખાવો વારુ, તેને તાપ આપી તીખો, સમો કરે છે સુતારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, હે તના વચન ધારી લઈએ હૈયે, શું કહીએ વાતો હજારો, હે તના વચન ધારી લઈએ હૈયે, શું કહીએ વાતો હજારો, નિષ્કુળાનંદ ને જકાર જકરવા, રાખીએ નહીં અંધારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. હજુર રહીએ હાથ જોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી, બીજા સર્વેની સાથેથી તોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી, હજુર રહીએ હાથ જોડી. લોક પર લોક ના સુખ સાંભળી ધન્ય માની ના દેવું ધ્રોડી, લોક પર લોક ના સુખ સાંભળી ધન્ય માની ના દેવું ધ્રોડી, મારી ચીજ જેવા માની લેવા, તેમાં ખોવી નહીં ખરી મોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. હીરાની આંખ સુણી હૈયે હરખી, છતી છે તેના નાખીએ ફોડી, હીરાની આંખ સુણી હૈયે હરખી, છતી છે તેના નાખીએ ફોડી, તેમાં પ્રભુજી પ્રગટ પખી, તેમાં પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોઈ રૂડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. રૂડો રોકડો દો કડો દોય પાવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી, રૂડો રોકડો દો કડો દોય પાવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી, તેમાં પ્રગટ વિના જે પ્રતીતિ, ગધો માયનો કરી ઘોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી, હજુર રહીએ હાથ જોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. તેમાં પ્રગટની ભક્તિ આતે ભાલી, મારા જો જણાતી હોયા થોડી, તેમાં પ્રગટની ભક્તિ આતે ભાલી, મારા જો જણાતી હોયા થોડી, નિષ્કુળાનંદ નિશ્ચય એમાં જાણો, ભવ સિંધુ તરવા હોડી રે હરીશું, જોરા રહીએ હાથ જોડી, હજોરા રહીએ હાથ જોડી રે હરીશું, હજોરા રહીએ હાથ જોડી, બીજા સર્વેની સાથેથી તોડી રે હરીશું, હજોરા રહીએ હાથ જોડી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર 81. સખી ગોકુળ ગામના ચોક મારે, ગોકુળ ગામના ચોક મારે, ખાતે માંડો રસી લે ખેલ રમે રાસ રંગીલો રંગ મારે, ખાતે માંડો રસી લે ખેલ રમે રાસ રંગીલો રંગ મારે, ચહું કોરે સખાની મંડળી રે, ઓ કોરે સખાની મંડળી રે, ઉભા વજમાં છે લો બેલ રમે રાસ રંગીલો રંગ મારે, ઉભા વજમાં છે લો બેલ રમે રાસ રંગીલો રંગ મારે, સખી ચાલો ને જઈએ દેખવારે, ચાલો ને જઈએ દેખવારે, વાલે પેરા છે વસ્ત્ર શોભિત રમે રાસ રંગીલો રંગ મારે, વાલે પેરા છે વસ્ત્ર શોભિત રમે રાસ રંગીલો રંગ મારે, તાળી પાડે રૂપાળી તાન મારે, તાળી પાડે રૂપાળી તાન મારે, મુખે ગાવે મનોર ગીત રમે રાસ રંગીલો રંગ મારે, મુખે ગાવે મનોર ગીત રમે રાસ રંગીલો રંગ મારે, શોભા બની સલોણા શ્યામની રે, શોભા બની સલોણા શ્યામની રે, ઉભે વ્રજની નારી જોવા કાજ રમે રાસ રંગીલો રંગ મારે, ઉભે વ્રજની નારી જોવા કાજ રમે રાસ રંગીલો રંગ મારે, હસી હેરે છબીલો હે તમારે, હસી હેરે છબીલો હે તમારે, બ્રહ્માનંદ નો વાલો વ્રજ રાજ રમે રાસ રંગીલો રંગ મારે, બ્રહ્માનંદ નો વાલો વ્રજ રાજ રમે રાસ રંગીલો રંગ મારે, સખી નંદ મહેર ને આંગણે રે, સખી નંદ મહેર ને આંગણે રે, ગોપી આનંદ મંગળ ગાય છે બીજો ને સનેહી શ્યામની રે, ગોપી આનંદ મંગળ ગાય છે બીજો ને સનેહી શ્યામની રે, મારે માળે અખાડો માંડ્યો રે, મારે માળે અખાડો માર્યો રે, ગાજુ આસો પાલાવની છાય છે બીજો ને સનેહી શ્યામની રે, જો માછો પાલાવની છાય છપી જોને રમે શ્યામની રે, વાલે પ્રીત કરીને પહેર્યો રે, વાલે પ્રીત કરીને પહેર્યો રે, રૂડો સોનેરી સુરવાળ છબી જો ને સને હી શ્યામની રે રૂણ સોને રે સુરવાળ છબી જો ને સખી ફરતા લાગે છે ફૂટડી રે ફરતા લાગે છે ફૂટડી રે જીણી અંગ રખી ની જાળ છબી જો ને સને શ્યામની રે જીણી અંગ રખી ની જાળ છબી જો ને શ્યામની રે બહુ મોલી મોળીડો બાંધ્યો રે કાજુ જળકે સોનેરી કોર છબી જો ને સને શ્યામની રે કાજુ જળકે સોનેરી તાર છબી જો ને શ્યામની રે ગોળા લટકા કરે છે હાથ ના રે ગોળા લટકા કરે છે હાથ ના રે બ્રહ્માનંદ નો વાલો ચિત ચોર છબી જો ને સને શ્યામની રે બ્રહ્માનંદ નો વાલો ચિત ચોર છબી જો ને સને શ્યામની રે બ્રહ્માનંદ નો વાલો ચિત ચોર છબી જો ને સને શ્યામની રે બ્રહ્માનંદ નો વાલો ચિત ચોર છબી જો ને શ્યામની રે સહજાનંદ સ્વામી મહારાજની જય 132 પેજ નંબર 132 થોન થોન થોન બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ

પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી, અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે, કનક તૈજો કામિની તૈજો તૈજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી, માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 41મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. તિમિર ભગત બોલો. કઈ બાકી રહ્યું હોય તમે કહો, તમને કઈ તમે સરસ, બહુ અદભુત વચનામૃત છે. આ વચનામૃત છે તો માનરૂપી હાડકાનું છે, પણ સેવાનો મહિમા બહુ કહી જાય છે. આમ તો જોઈએ ને તો જે ભગવાનના ભક્તો છે ને ક્યાંક સાધન માર્ગ પ્રયત્ન કરે છે અને ભગવાનને માર્ગે ભગવાનને પામવા માટે આગળ આવેલા છે, એને માટે આ દીવા દાંડીરૂપ છે. એમાંય જે સેવા માર્ગથી આગળ આવેલા છે એને માટે તો એને તો દરરોજ આ વચનામૃત છે ને સામે રાખવું જોઈએ. જ્યારે જ્યારે સેવાનો પ્રસંગ નીકળે ને તો આ વચનામૃત પહેલાં યાદ કરીને જો સેવા થાય ને તો એ સેવા સેવા તરીકે સેવા થાય. એટલે મહારાજે આમાં આમ તો ગાઈડલાઈન આપી દીધી છે આ વચનામૃતમાં. તમે જોબ નવી લાગે તો કેટલી બધી નાની બધી સિસ્ટમો જાણો ને કે જોબ કેમ કરવી, કેમ કરવું મારે, અને જે તમે જે ફિલ્ડની જોબ ચૂઝ કરી હોય એ ફિલ્ડની તમને નોલેજ બધું ભેગું કરો ને. જો ને રાતે 12 વાગ્યા હોય તો પુરુષાર્થ કરો છો ને, શું કામ? કે ત્યાં સફળ થવું છે, એ જોબ એ કરીએ છીએ એને માટે. એક નાનું મશીન લઈએ છીએ તો એની સાથે એનું મેન્યુઅલ હોય કે આ મશીનને કેમ યુઝ કરવું, અને એ પ્રમાણે પ્રોપર રીતે યુઝ થાય તો પ્રોપર રીતે એનું ફળ મળે અને એને વાપરીને એનું પૂરું કરી શકે. એમ ભગવાને આ વચનામૃત છે એ જીવને આમ તો મોટો ભગત કીધો, પણ ભગવાન સુધી પહોંચવા માટેનું અતિ ઉત્તમ માર્ગદર્શિકા આપી છે. એમ સેવા માર્ગવાળા ભક્તો માટે તો અતિ ઉત્તમ છે, કે એને આ તો પોતાના જીવનનું જે આમ અમુક સિલેક્ટેડ વચનામૃત હોય ને એમાં વચનામૃત રાખવું જોઈએ. એવું સરસ વચનામૃત છે. શું કીધું શરૂઆતમાં મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા મળી હોય તો પોતાને મોટા ભાગ માનવા. સેવા છે ને બહુ દુર્લભ છે, આપણને સહેજે મળી ગઈ હોય ને એટલે મહિમા એટલો હજી હોય ન હોય કદાચ, પણ બહુ દુર્લભ છે. ભગવાનની સેવા અને ભગવાનના ભગતની સેવા માટે કેટલા દાખલાઓ બધાએ કર્યા છે તોય નથી મળી. આપણે મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈએ. મહારાજ એને ભગવાનને ભેટવા હતા અને ભગવાનને પ્રાપ્ત કરવા હતા તો એણે કેવા કેટલો પુરુષાર્થ કર્યો છે ને કેટલું ફેર્યા છે. અને સારું કહેવાય ભગવાન મળી ગયા, પણ એ પૂર્વેના દાખલા જુઓ, બિચારા કેટલા પુરુષાર્થ કર્યા શેને માટે? એ ભગવાનની પ્રસન્નતા થાય તો મહારાજીનું આમ એમ કીધું સેવા કરે મોટા ભાઈ માને, અને એ સેવા કરે તો ભગવાનની પ્રસન્નતા થાય તો પોતાનું કલ્યાણ થાય. આખો માર્ગ બતાવ્યો મહારાજામાં. તો એના માટે જેવો રાફડા થઈ ગયા તો એ ભગવાનની સેવા એને મળી નહીં. મહારાજે એક વચનામૃતમાં કીધું કે આ સેવાને તો બ્રહ્માદિક દેવતાઓ પણ ખૂબ ઈચ્છે છે, પણ એને પણ ભાગ નથી મળતી, નથી મળતી નથી એને સેવા, એની સેવા મળતી નથી. અને એ સેવા ભગવાનના ભક્તને ભગવાનની સેવા મળી હોય તો એવો મહિમા સમજીને એ સેવા થાય તો એ સેવાથી એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલે કીધું કે બીજી કોઈ સેવામાં અપેક્ષા નહીં. કઈ અપેક્ષા? એક કે મારી ઉપર મારા ભગવાન પ્રસન્ન થાય તો મારા જીવનું કલ્યાણ થાય, એવું આ વચનામૃતમાં કીધું. એક જ અપેક્ષા કે મારી ઉપર આ સેવાએ કરી અને મારા ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય. ભગવાનની ભગવાનના ભક્તની સેવા તો છે ને, આ પૃથ્વી ઉપર ખુદ ભગવાન આવે ને તો ઈચ્છતા હોય. એવો ભગતની સેવા ભગવાન કૃષ્ણ નારાયણે મોટો પોતે તો રાજસૂયજ્ઞ મોટેરા હતા, રાજસૂયજ્ઞ થતો હતો તો ધર્મરાજા ભગવાનના ભગત, પાંડવ ભગવાનના ભગત હતા. અને એની અંદર ઋષિ મુનિઓ આવે, બધા ભક્તો આવે, એની સેવા કરવી તો કઈ સેવા મારે લેવી? પતરાવાળા ઉપડવાની સેવા. નીચી ટેલ મળે તો માને, એ કીર્તન તો બહુ અદ્ભુત છે હો. ઈ કીર્તન છે આખું છે, અને એમાં જે બીજું પદ છે એ આખું કીર્તન આ સેવાનો મહિમા અને કલ્યાણના માર્ગનો અતિ સરળ ઉપાય બતાવનારું એ કીર્તન છે. આ વચનામૃતને પેરેલર જ છે કીર્તન. અને એ નીચી ટેલ કરી ભગવાને ખુદ, અરે શ્રીજી મહારાજ ખુદ. ભગવાનને ભગતની સેવા મળતી હોય તો આપણને શીખવાડવા માટે મહારાજે કેવી કેવું સેવા કરી છે. વરણી વેશે આવ્યા તો લોજમાં આવીને એ છાણા ઉપાડે, વાછણ ધોવે, વાહિદા કરે, વાળે ચોળે, આ બધી સેવાઓ કરતા ને. અને કેવી પાછી હતા, કોણ? સુપ્રીમ એલમાઇટી નો ભગવાન હતા એક. અને ત્યાંના સંતો નહોતા ઓળખી શકે એવું નહોતું. મુક્તાનંદ સ્વામીની પારખી ગયા હતા, નહીંતર મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી હતી? આ સુખાનંદ સ્વામી ત્યાં હતા, બીજા સંતો ભાયા રામદાસજી હતા વગેરે સંતો હતા, એ બધા મોટા મોટા ઉંમરવાળા હતા. અને મહારાજ તો 18 વર્ષની ઉંમર, અને આ બધા 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષની ઉંમરના હતા. અને બધા એ બ્રહ્મ સ્થિતિએ પહોંચેલા હતા, સમાધિનિષ્ઠ હતા, ધામમાં જઈ શકતા હતા, આવી સ્થિતિવાળા હતા બધા. અને તોય એણે તરત જ ગરજ ભાવે સ્વીકારી લીધા. મહારાજને ઓળખી તો ગયા હતા, અને એટલું તો ઓળખી ગયા હતા કે અમારી જેવા તો નથી, અમારીથી તો કાંઈક ઊંચા છે, એટલે તો પારખી જ ગયા હતા. અને છતાંય મહારાજ એ બધાનું સેવક ના પાડતા હતા, છતાંય સેવક ભાવથી કેવી સેવા કે જેમાં કોઈ પ્રકારનું માન ન જળવે. ગોબર વીણવા જવું, ગામડાની એકદમ વાતાવરણ કેવું હોય, અને ત્યાં ગોબર વીણવા જવાનું કોણ આવતું હોય? ત્યાં તો મહિલાઓ હોય ને એકદમ ગામડના ભરવાડના બહેનો હોય કે જે કંઈ હોય એ આવતા હોય, અને એકબીજા દોડીને લેતા હોય. ત્યાં થોડું માન સન્માન મળવાનું હોય, એ સેવા મહારાજ કરે. શું કામ? કોઈ તીર્થયાત્રી આવે એને માટે આ છાણું વપરાય, એના રોટલા ઘડાય, અને એની સેવામાં કામમાં આવે. આ સેવા દ્વારા આપણે મહારાજ મહારાજ કહે કે મોટું ભાગ માનવું ભગવાનના ભગતની સેવા મળવીને, કે ભગવાનની સેવા એટલે આપણા માટે તો ભગવાનની જ સેવા છે. ભગતની સેવા મળે એ ભગવાનની સેવા છે, બીજી કઈ સેવા? આપણે માનો કે આ મંદિરમાં આપણે સેવા કરીએ છીએ તો સીધી ભગવાનની જ સેવા છે, પણ આમ તો ભગતની સેવા છે ને. ભક્તો બધા આવીને ભજન કીર્તન કરે છે તો એની સવલત માટે બધી જે કંઈ આપણે પ્રયત્ન કરીએ એ સેવા છે. પણ એ સેવા માટે મહારાજ, થોડાક દિવસ પહેલાં વાત કરી હતી, અહીંયા મહારાજ ગઢપુરથી નીકળ્યા. મહારાજ કે હલો દરબારો આપણે જવું છે, અને બધા ગામ ધણીઓ ને બધા ભેગા નીકળ્યા. એટલે મહારાજે જાહેરાત કરી કે અમારા આ બધા દરબારો ગામધણીઓ ભેગા છે, એટલે આગલા આગલા ગામમાં સમાચાર આપે કે ભાઈ જો બધા ગામધણીઓ છે, ઓ મોટા મોટા છે, એટલે એની મહેમાનગમતી બરાબર કરજો, અને શીરા પાણી દૂધપુરીની રસોઈઓ થાય એવું કરજો, બધા રાજી થાય એવું. અને બધા આવી રસોઈ કરે મહારાજની આજ્ઞા પ્રમાણે. ભક્તો તો મહારાજની રાજી કરવા કરતા જ હોય, એમાં સમાજ બધા કે બહુ કરતા હતા, ખૂબ સાચવા. અને ફરતા ફરતા મહારાજ મયારામ ભટ્ટને ગામ માણાવદર જતા હતા, પંચાળાથી નહીં પણ અહીંથી નીકળ્યા આપણે, જૂનાગઢથી નીકળીને પછી એ બાજુ જતા હતા, તો માણાવદર જતા હતા મયારામ ભટ્ટ સાથે. માણાવદરની આમ કેળી રસ્તેથી જતા હશે ને બાજુમાં બાજરો પણ પાકી ગયેલો, બાજરો ચકલા હોતે ચણે. મહારાજ કે લા ખેડૂત આ ચકલા ચરી જાય છે, બાજરો પાકી ગયો છે, તો આ કોનો હશે બાજરો? આજુબાજુ બધા એના બાજરા લણાઈ ગયેલા, પડા સાફ, ખેતર સાફ થઈ ગયેલા, અને આનો બાજરો આવો. એટલે સાથે ભક્તો હશે ને, એને તરત કીધું કે મહારાજ આ તો આપણા ભગત મયારામ ભટ્ટનો છે, લે. એટલે ભટ્ટજી આ બાજરો પાકી ગયો છે, કેમ વ્યવસ્થા નથી કરી? મહારાજ હવે હું તો તમારી ભેગો સેવામાં છું અને ગોવિંદરામ ઘરે છે, પણ એ તમારું ધ્યાન કર્યા કરે છે, એટલે એ આમાં બહુ ધ્યાન દેતો નથી. એટલે આવું છે મહારાજ કે મારું એવું છે કે અમારા ભગતનો બાજરો ના ચીકલા ચણી જાય ને પાકી ગયો ને કોઈ નથી. હાલો ગામમાં પછી જઈશું, જોજો આરે બધા ગામધણીઓ દરબારો છે, થોડાક બીજા ભક્તો પણ હશે આજુબાજુના, બધા મહારાજની સામે યુગ કરવા સામે આવ્યા હશે. મહારાજ કે અમારા ગામમાં પછી આવું છું, એક કામ કરો દાતડા મગાવો. તે આજુબાજુના ખેતરમાંથી મગાવ્યા, પુરાણોથી ગામમાંથી મગાવ્યા, દાતડા મગાવ્યા હમાય, અને બધાને અહીં પાલો થોડા થોડા બધા લાગો અને બધા બાજરો લણો. ભેગો કરી લણાવી અને હરખો કરી અને પછી મહારાજ કે હલો હવે ગામમાં જાય. કેટલી મોટી વાત! ભગવાન ખુદ શ્રીજી મહારાજ પણ પોતાના ભક્તની સેવાને માટે મળતી હોય તો મૂકે નહીં. એટલે લખ્યું કે એ સેવા કેવી સેવા છે ભાગ, એટલે શું કહેવાતું છે ભાગ? કોને કહેવાય? નસીબ એટલે શું પણ એમ? એ શું પણ એમ? હે પ્રવીણભાઈ, ડેફિનેશન આપણે જોતી, ભાગની ડેફિનેશન શું? ભાગ એટલે શું? કે આપણે ન કલ્પ્યું હોય ને મળી જાય, અથવા તો આપણે જે થોડા પુરુષાર્થે અઢળક મળી જાય. ધાર્યું ન હોય એટલું પ્રાપ્ત થઈ જાય, અથવા તો જે ન અશક્ય વસ્તુ છે શક્ય થઈ જાય, એ ભાગ કહેવાય. અશક્ય જતું એરપોર્ટ જે અડધી કલાક મોડા થયા તો ફ્લાઇટ આપણા માટે ઊભી રહી, પણ ઊભી હતી. એટલે આપણે શું કહીએ કે મારા લક કહેવાય, હોય નહીં ત્યારથી થોડી આપણા માટે ઊભી રહી. આપણે લક હતા કે કામ થઈ ગયું, કંઈ મોડું થઈ ગયું, ટાઈમે પોગી જાય, લક. હવે એમાં આપણો કાંઈ હાલતું જ નહોતું. આપણો જ્યાં પુરુષાર્થ પોગે એમ ન હોય અને આપણું કાર્ય સક્સેસ થઈ જાય, અથવા તો આપણો જ્યાં પુરુષાર્થ હોય એની કરતાં આનંદ ઘણું મળી જાય, એ ભાગ કહેવાય. આ મોટા બિઝનેસમેનો હોય તો એમાં ઘણી વાર જોઈએ તો બહુ ભણેલાય ન હોય, બહુ આવડકે ન હોય, અને જે ધંધો કરે અને માળું એમાં એને ખાપે પૂગે ને, તો બધા શું વાતું કરે કે મને ભાઈ કામ કરે. અને બીજા ભણેલ ગણેલ ખૂબ હોય, કેટલી આમ ડિગ્રીઓની લાઈનો હોય, પણ એની એની બાજુમાં ઓલો ઓલો અંગૂઠા છાપ કે થોડું ઘણું ભણેલો હોય, પણ એની અહીંયા જોબ કરતો હોય. ઘણા પુરુષાર્થ કરે પણ એને મળતું ન હોય, કેમ? અને ઓલાના ભાગ છે, પૂર્વના ક્યાંક ભાગ હશે તો ભગવાન. હમણાં આવેલા મોટા માણસોને ઘરે છોકરાઓ જન્મતા હોય તો એને તો એમ કહે કે એના ભાગ કહેવાય એમ. તે હમણાં ઓલા આપણે ભારતમાં અંબાણી પરિવારમાં છોકરાનો જન્મ થયો તો એક નાનો એવો કંઈક ઓલું આવ્યું, ચૂટકી આવી હતી કે એને હજી જન્મો છે છોકરો, પોતરો દીકરા ને દીકરો, હજી છોકરો જન્મો છે તો અમુક અરબ રૂપિયા જન્મતા વતી એને એને મળી ગયા. બોલો, અમુક અરબ રૂપિયા જન્મતાની સાથે મળી ગયા. તેણે હું પુરુષાર્થ કર્યો કે તો શું હતું? એ ભાઈ એના બાપદાદાના ભાઈ કે એ જીવના ભાઈ હશે એમ. આપણને સેવા મળી તો એ શું હોય છે? આપણે એને લાયક છે? આપણે એને લાયક નહોતા, પણ ભગવાનની ક્યાંક કૃપા હશે, કાં તો આપણા પૂર્વના ક્યાંક પુન હોય, અથવા તો આપણા શું હોય ખબર નહીં, મોટી કૃપા થઈ ગઈ હોય. એ ભાગ્યતા નથી મળતી, દુર્લભ છે. અતિ પુરુષાર્થને અંતે પણ એ ભગવાનની સેવા નથી મળતી. પહેલાંના ભક્તો ભગવાનની સેવા ખોળવા માટે કેટલા કેટલા દૂર દૂર જતા. આપણે માચા ભગતની થોડાક દિવસ પહેલાં વાત કરીને, માચા ભગત એને ભગવાનને ભેટવું હતું તો એના ઓલા સેવકને, જેહલો શું નામ હતું એને, જેહલો ને, એને મોકલ્યો, એનો ભત્રીજો, એને મોકલ્યો કે તું જા ભગવાન ગોતવા જા, તને મળે એટલે મને કહેજે. અને પછી ગોતતા ગોતતા પાછા તો આખા ભારતમાં ફેર્યા હો, ઠેઠ, વૃંદાવન, મથુરા, આ બધા તીર્થો, ગોકુળ, બધા તીર્થોમાં ગયા, જગન્નાથપુરી, રામેશ્વર, બધે ફેર્યા. આ દ્વારિકા જઈ આવ્યા, વળી બધે ફરી પાછા આવીને પાછા બીજી વાર દ્વારિકા બાજુ જતા હતા. અને એમાં એને રામ મહારાજનો ભેટો થઈ ગયો, ત્યાર કે મહારાજ મળી ગયા. પણ એટલા એટલા પુરુષાર્થ કરતા, મહારાજ વખતે મોટા સંતો મહારાજની સેવામાં આવ્યા તો કોઈ ક્યાંથી હતા, કોઈ બંગાળમાંથી આવ્યા. અને કેવી રીતે ભગવાન ગોતવા નીકળ્યા, તે તો ભગવાનની સેવા મળી જાય, ગોતતા ગોતતા ગોતતા ગોતતા અહીંયા ભેટો થઈ ગયો. આમ અયોધ્યા બાજુથી નીકળ્યા, એ મોટા મોટા મહંતો હતા, પણ તોય એને ભગવાનની સેવા નહોતી મળતી હો, કે મને સાચા સદગુરુ કે સાચા સંત કે સાચા ભગવાન ભેટાવે એવા કોઈ ભક્ત મળી જાય ને તો એની સેવા કરીશ મારે. એ ખોળતા ખોળતા એવા તેને એટલે કીધું કે ભગવાનના ભક્તની સેવા મળે તો મોટા ભાગ માનવા, મોટા ભાગ. અને એ સેવા કેવી રીતે કરવી? પાછી કે એ સેવા એ કરીને ભાગ સેવા મળી જાય તો એ સેવા એ કરીને એવી અપેક્ષા રાખી કે મારી ઉપર ભગવાન પ્રસન્ન થાય. એક જ અપેક્ષા રાખી કે આ જે હું સેવા કરું એ સેવા એ કરીને ભગવાન મારી ઉપર રાજી થાય. ભગત જે કાંઈ કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, સેવા કરે, તો પહેલો એનું પણ એક જ આશય, આ એને પહેલાં તો આ મને કરવાનો મોકો મેળવ વિચાર જ આપ્યો એ ભગવાન આપ્યોસ, અને પછી આ સેવા, આ જે હું વ્રત તપ કરું છું એનાથી મારી ઉપર મારા ભગવાન રાજી થાય. અને રાજી થાય શું કામ? તો મારું કલ્યાણ થાય, મારા જીવનું સારું થાય. આ મોહ માયા જગતની છે એ છૂટે, મને આ જગતમાંથી વૈરાગ થાય અને ભગવાનમાં હેત થઈ જાય, ભગવાનમાં એક તાર થઈ જાય, લગ્ન લાગી જાય અને મારા જીવનું સારું થઈ જાય, આ એક ઉદ્દેશથી એને સેવા કરવી. કે એને વ્રત તપ જપ જે કંઈ કરવું એ કરવું, ભગવાન પ્રસન્ન થાય. કલ્યાણ, મહારાજે એક વચનામૃતમાં કીધું, કલ્યાણ શેમાં છે પ્રવીણભાઈ? કલ્યાણ શેમાં? પ્રસન્નતામાં. ખાલી સેવામાં નથી, ખાલી વ્રત તપ ભજનમાં નથી, સાધનામાં નથી, પણ એ સાધના કે વ્રત તપ જપ દ્વારા ભગવાન કે ભગવાનના ભક્ત આપણી પર રાજી થાય તો એ રાજી એ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, એનું કલ્યાણ થાય છે જીવનું. પહેલાં તો સેવા પ્રવૃત્તિ કે વ્રત તપ છે એની ફળીભૂત થાય, જો શુદ્ધ આશય હોય તો. અને શુદ્ધ આશયથી કરેલી સેવા એ પોતાના અંતઃકરણને શુદ્ધ કરે. અંતઃકરણ છે ને મલિનતાથી ભરેલું છે, એ અંતઃકરણને એકદમ શુદ્ધ કરી નાખે. અંતઃકરણ શુદ્ધ થાય તો એના અંતરમાં ભગવાન અખંડ રહે. ભગવાન અખંડ રહે એટલે એને ભગવાન સિવાય બીજું કંઈ વાલું ન લાગે તો એ જીવનું કામ થઈ જાય, કલ્યાણ થઈ જાય. એટલે સેવા મળવી મોટા મોટી દુર્લભ છે. મળી ગયા પછી પણ એ પ્રોપર વેમાં સેવા કરવી ને એ પણ અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે. સેવા કરી ફાયદામંદ જ છે. પહેલાં તો મૂઢપણે સેવા કરી તો એ સેવા ફાયદામંદ છે, નુકસાન કરતાં જગતની ક્રિયા કર, પણ એમાં જેટલો આપણો શુદ્ધ ભાવ, જેટલો શુદ્ધ ભાવ એટલું ભગવાનથી નજીક થાય, અંતઃકરણ એટલું શુદ્ધ થાય. અને જો સેવામાં બીજી એક ભય પણ છે, જો અનુસંધાન ન હોય અને એમાં જો બીજો ભાવ થોડોક રે, વિશેષ રિવર્સ કે નેગેટિવ ભાવ હોય તો એની સેવા છે, પોતાના સ્વભાવ વધારી દે, વાસના વધારી દે, દુઃખ વધારી દે, જન્મ મરણ કરી નાખે, બધું કરી નાખે. સેવા તો સેવા છે, પણ ભગવાનના ભગતની સામે જો બીજો કંઈક ભાવ ઉત્પન્ન થાય તો એ થાય. અને સેવા એ કરીને થાય, કારણ કે ક્રિયાઓ છે ને ક્રિયામાં. તો પણ અતિ નિર્માની ભાવ, નીચી ટેળ મળે તો માને ભાગજો. અને એકદમ સેવક ઉદયપુરના જમકુબાઈ, આમ તો સુખાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી કે સદાનંદ સ્વામી, મને સુખાનંદ સ્વામી, સુખાનંદ સ્વામીને મહારાજાએ મોકલ્યા કે જાઓ તમે સત્સંગ કરાવવા જાઓ. તો એ રાજસ્થાનમાં સત્સંગ કરાવવા ગયા અને પોઈગ્યા સીધા જ, કાલે જ આપણે વાંચ્યું હતું એમાં આવ્યું હતું ને, સીધા જ પોઈગ્યા અહીંયા આપણે ઉદયપુર, અને રાજમાં અંદર પ્રવેશ કર્યો તો ઓલા દરવાણીઓ બધા રોક્યા, તો કે એ છેટે રોકી, તમારા રાણીનો ધણી છે ને એનો હું ગુરુ છું, કે એમ કરીને અંદર વૈયા ગયા. અંદર જઈ અને રાજાને મળ્યા હશે ને કે એ તારો હું ગુરુ છું એમ કરીને, જેમ ઓલા ગુરુચરણ હતા સામે કર્યું ને એમ કરીને કર્યું ને, ઓલાને ભાવ થઈ ગયો, સાચા સંત હતા એટલે ભાવ થયો. કથા વાર્તા કરી એને ખૂબ ભાવ થયો. થોડાક દિવસ રોકાણા તો બધાએ રાજાને તો બહુ ભાવ અને શાંતિ થવા માંડી, વધારે શાંતિ થઈ ગઈ. એટલે મહિલાઓમાં ખબર પડી કે એટલે શું છે આ, તપાસ કરી તો કે કોઈ સાધુ આવ્યા છે અને એનો સત્સંગ કરે છે તે અત્યારે. અને એટલે જમકુબાઈને મહિલાઓ કે અમારે સત્સંગ કરવો છે, એટલે બાજુના ઓરડામાં બધી વ્યવસ્થા કરી દીધી. સુખાનંદ સ્વામીએ વાતું કરી, મહારાજના સર્વોપરીપણાની પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છે અને આ ગુજરાતની અંદર આ જગ્યાએ છે, એના અમે સંત છીએ, એના ભગત પણ આવા આવા છે, એના સાધુઓ આવા છે, અરે મહિલા ભક્તો કેવા છે, લાડુબા જીવુબા પાંચુબાના મહિમાની વાતો કરી. અને આ મહિલા ભક્તને પણ મહારાજના મહિમા એના રગે ચડી ગયો, ઓહો આવા ભગવાન છે, એ ભગવાનને મારે પણ ભેટવું છે, મારે પામવું છે. થોડાક દિવસ થયા તો સ્વામી તો ત્યાંથી નીકળી ગયા, પણ જમકુબાને ભગવાનનો રંગ લાગી ગયો. હવે રાતા રાજરાણી નીકળવું કેમ, નીકળવા તો દે નહીં કંઈ, એટલે કેમ નીકળવું? તો રાત્રિના સમયે એનો મહેલ હશે, મહેલની બારી અટારી, અટારીમાં પોતાની હાડીઓની ગાંઠિયું વાળીને આમ દોરડું બનાવ્યું અને બાજુમાં ગરનાળું ગટર જેવું નીકળતું હશે બધું, એ નાળામાં ઉતર્યા અને એમાંથી પસાર થઈને ભાગ્યા રાતે, દૂર દૂર નીકળી ગયા. સવાર અંજવાળો થયો ને ત્યાં ખબર પડી કે રાણીને જ દેખાતા, તપાસ કરી તો દોરડું દેખાણું, એ હાડીઓને એ બધું, આ તો ક્યાંક થયું લાગે છે કે કરો તપાસ. ચારેય બાજુ રાજાએ બધે ઘોડાઓ દોડાવ્યા, સૈનિકો દોડાવ્યા, તપાસ કરી, પણ દોડતા દોડતા ત્યાં જોયું જમકુબાઈ આમ ભાગે જતા હશે જંગલના રસ્તે, અડબાવ રસ્તે, એ આ બાજુ સ્વામિનારાયણ છે, ગુજરાત આ બાજુ છે એમ માનીને દેખાણું કે ઘોડાને ધૂળ ઉડે છે, કોઈક આવતા લાગે છે એવું કહો. એટલે રસ્તામાં કાંઠે એક મરેલું ઉટ્યું પડેલું, જોજો ભગવાનને ભેટવાની તલપ લાગી, એ ભગવાનને પોતાના આત્મકલ્યાણ માટે તલપ લાગે તો કેવું થાય, એ ઉટ્યાના ખોખલામાં એવું ગંધાતું હોય, એક ઉંદેડું મરી ગયું હોય અને એની ગંધ આપણે સહન નથી કરી શકતા, આ તો ઉટિયાનું ખોખું એની વચ્ચે ઘરી ગયા, મરેલ ઉટિયામાં, બીજું કંઈ હતું નહીં અહીંયા એવું કંઈ, એ ઉટિયાના ખોખામાં અંદર બેસી ગયા. હવે એને કેવી લગ્ની લાગી છે એ વિચારો કરવાની વાત છે, ભગવાનને ભેટવાની, ભગવાન મેળવવાની, એ કેટલી એણે. પછી તો ઓલા બધા અહીંયાથી નીકળી ગયા, પાછા ગયા, ત્યાં સુધી છુપાઈને રહ્યા. પછી થોડીક એમ થયું કે હવે આ લઈને નીકળ્યા, આગળ ગયા, આગળ ગયા ત્યાં વળી એક વણઝારી મળી, એને અરે એણે કીધું કઈ બાજુ જાઉં છો, તો કે આમ જઈએ છીએ, તો કે મારે આ ગુજરાત બાજુ જવું છું, ભેગાયેલા. પણ વણઝારની હારે ચાલતા હતા, પણ આ તો રાજરાણી રૂપાળા હતા, આમ તો છુપી રીતે નીકળ્યા હતા, નામઠામ તો દીધું નહોતું કે હું રાજરાણી છું, ઓળખાણ નહોતી કરાવી, પણ રૂપગુણે સંપન્ન હતા, યુવાન હતા. એટલે ઓલા વણઝારના બધા વાતો કરવા માંડ્યા કે આ છોકરી બહુ સારી છે અને બહુ એના ગુણ સારા છે એમ, તો આપણા મોટા દીકરો છે ને એને હારે આને પરણાવશું, આપણે ક્યાંક એને હારે સંબંધ બાંધી દઈએ. આવી વાતો કરે આને કાને શબ્દ પડ્યા ને એને લાય લાગે કે હવે આમાં મારે કેમ શું કરવું, હવે સ્ત્રીનું દેહ એકલા કેમ જાવું. અને એ જમાનો એમાં ફરતા ફરતા ગુજરાતમાં પ્રવેશ કર્યો, વડનગરની સીમમાં પહોંચી ગયા વડનગરમાં. તો ત્યાં તળાવને કિનારે ઉતારો કર્યો હશે ને રાત્રે સૂતા હતા. વહેલી સવારે ગામના મહિલાઓ સ્નાન કરવા આવ્યા, સ્નાન કરતા કરતા બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ સ્નાન કરતા હશે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા હતા, ભજન કરતા હતા. તો જમકુબાઈ રાણી ત્યાં બાજુમાં સૂતા હતા ઓલા ગાડાની હેરે બાજુ બીજા મહિલાઓની સાથે. એ ઝટકી ગયા, ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો આ તો કોઈક લાગે છે. ઊભા થઈને કોઈને ન ખબર પડે એમ ઊભા થઈને ગયા ઓલા મહિલાઓ પાસે, તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, તમે કોણ છો? તો અમે સ્વામિનારાયણ ભગત છીએ, સ્વામિનારાયણ ભગવાન છે. મારે સ્વામિનારાયણ ભગવાનને મળવું છે ને હું આવી રીતે નીકળી છું અને ભેટવા માટે નીકળી છું, તો મારે સ્વામિનારાયણને મળવું હોય તો ક્યાં મળે? તો કે અમારે હમણાં જવું છે સ્વામિનારાયણને દર્શન કરવા માટે ગઢપુર, તો તમે અમારી ભેગા આવો. પણ તમે કોઈ નહીં કહો નહીં તો હું તમારી ભેગી આવું ને મને હંતાડીને રાખવી પડે. સારું કહી ગયા ઘરે, એની ભેગા રહ્યા ગઢપુર આવ્યા. મહારાજ તો મહારાજના તો દર્શન થયા ને આમ બધા રોવાડા ઊભા થઈ ગયા. ઓહ મહારાજ, મહારાજ ઓળખી ગયા હતા. મહારાજ તરત જેવુબા લાડુબાને કીધું કે આને સેવામાં રાખજો. પણ જોજો હવે એ સેવાનો મહિમા શું છે, એને કેટલો મનમાં ભગવાનને ભેટવાનો તમન્ના લાગી હતી. તો જીવબા લાડુબા તો હવે બીજા નવા આવ્યા હોય તો એને સેવા તો શું હોપતા હોય, નાની સેવા વાળવા ચોળવાની ને હોય. એમાં દરબારો ત્યારે હતા તો દરબારોનું વાહનો ને એ બધું શું ઘોડાઓ, એટલે ઘોડાઓ જાજા હતા દરબારગઢમાં, એટલે એની લાયદ ને એ બધું હોય સાફ કરવાનું. તો એ સાફ કરવાની સેવામાં લગાડે કે આ સેવા છે તો બધી સેવા કરે. તો ઘોડાની લાયદ સાફ કરે, વાળે, આવું બધી સેવા કરે રાજા રાણી થઈને. મહારાજને તો આ બધી ખબર જ હોય, પણ મહારાજને તો મહિમા સમજાવવો હોય ને. એમાં મહારાજે આમ નીકળ્યા ને ખબર પડી, મહારાજે લાડુબાન જીવબાન બોલાવ્યા, બધાને બહેનોને બોલાવીને કીધું, બહેનો તમને ખબર છે આ કોણ છે? તો કે ના મહારાજ, પણ બહુ સારા ભગત છે અને એવા મહિમાવાળા છે, એવી અખંડ નવરાજ નથી રહેતા. નાની નાની સેવાઓ ભાળી ભાળીને જે સેવા મળે ને એ ખંતી સેવા બધી કરે છે. અને મહારાજ ઘોડાની લાય ત્યાં તો એ સેવામાં તો બધા ન જ મળે, પણ એવી ભગત બહુ સારા છે. મારે તમને એ જ કહેવું છે, એ નાના નથી, આ લોકની દ્રષ્ટિએ બહુ મોટા છે. કોણ છે મહારાજ? એ રાણી છે, ઉદયપુરના રાજાની રાણી છે, આવી રીતે આવી છે કે માટે એની એની થોડીક આમ મર્યાદા રહે ને એવી રીતે સેવા દઈ ચૂકી. પણ મહારાજ એ દેખાવા જ નથી દેતા, આવું છે કે હવે વિચાર આપણે તો સમજવાનું છે. એ પછી તો મહારાજને એની ભેગાયરાને ખૂબ સેવાઓ કરી, લાધીભાઈ ભેગા કચ્છમાં રાખ્યાની. પણ સમજવાનું એ આ સેવા અને એ સેવા મને અને તમને મળી છે, આપણને સેવક ભક્તોને આપણને પણ સેવા એ મળી છે. પણ એ સેવાના મહિમાથી આપણે થાય છે. ઘણીવાર આપણે તમે હો કે હું હોય કે આપણે બધા ભક્તો સાધક છીએ, મહારાજને વળવા માટે નીકળ્યા છીએ, પણ મનમાં એમ થતું હોય કે માળો એટલી સેવા પ્રવૃત્તિ વ્રત તપ જપ આપણે કરીએ છીએ તો એ કેમ આપણને આમ હજી આમ ક્લિયર એવું નથી થતું. જે અંતરમાં મહારાજનું સ્વરૂપ ક્લિયર થવું જોઈએ, અંતરમાં અખંડ મહારાજનો આમ તાર તાર સધાવવો જોઈએ, કેમ નથી સધાતો? પણ ક્યાંક ફેર રહી જાય છે. મહારાજે આ વચનામૃતમાં બે નામ લીધા. મહારાજે કીધું રતનજીને મિયાજી જેવી સેવા કરનારા તો કોક જ હોય, એનો અર્થ શું? એવી સેવા નથી થતી આપણીથી, ક્યાંક બીજો ભાવ રહી જાય છે. શું? થોડોક ક્યાંક મને એની અપેક્ષાઓ રહી જાય છે, મહિમાનો ફેર પડી જાય છે. આવા વિશુદ્ધ ભાવથી સેવા ક્યાં? અને જો એવા વિશુદ્ધ ભાવથી થોડીક અમથી સેવા થઈ ગઈ હોય ને તો મહારાજ તરત રાજી થઈ જાય છે. અને રાજીપો છે ને અંતર ફેરવી નાખે છે. હમણાં ઓલું ચરિત્ર વાંચી ને આમ મારા ચરિત્રો તો ખૂબ આવે. એમ એક ચરિત્ર આવ્યું, સંતો નીકળ્યા તો ગામમાં જતા હતા, તો પણ એ ગામમાં પટેલની વાડી, સંતોને ખબર કે આજ પટેલની વાડી છે ને એ પટેલની ઘરે જવું હતું. આગલા દિવસના ઉપવાસ હતા સંતોને, એટલે કે પટેલની ત્યાં જાશું તો ક્યાંક થઈ જશે વ્યવસ્થા એમ. તો પહેલાં કે વાડીએ થતા જઈ, તો રસ્તામાં વાડી આવી, વાડીએ ગયા તો એક નાનો છોકરો હતો. એટલે આ છોકરા કેમ છો? છોકરાનો કે તારા બાપ ક્યાં છે? કે નામ દીધું તો કે સ્વામી કે ધોડીને પગે લાગ્યો, ગામમાં ગયા છે નામ છે. શું કામ હતું સ્વામી, કયો નહીં કે? તો કે નહીં, હું તારા બાપાનું કામ હતું. સ્વામી બોલો નહીં કે? કાંઈ નહીં છોકરા, તાર બાપો હોત ને તો અમારા સાધુ ને કાલના ઉપવાસ છે. તો કે એટલા માટે તાર બાપાને કામ હતું. પણ સ્વામી ટિફિન આમ ભાતું ત્યારે જ છે કે ભાતું છે, તમે જમો કે? છોકરા માટે ભાતું હતું, ત્યાં ઘરેથી લઈ આવ્યા હોય વાડીએ એ ભાતું હતું. સ્વામી જમો છો ત્યારે જ છે કે? ના ના, હવે અમે ગામમાં. ના સ્વામી, તમે જમીન જાઓ. ભાવથી છોકરાને એવો હૃદયનો ભાવ, અને બાળક બુદ્ધિ હોય ને એમાં નિર્મળ હૃદય હોય, નિર્મળ ભાવ હોય, અતિ ભાવથી ભાવ. એટલે હું કે મારા બાપના સાધુ છે એવો ભાવ આગ્રહ કરી અને સાધુને બેહાડ્યા. સંતોષ જોઈ ગયા કે છોકરાનો ભાવ છે, હલો આપણે મહારાજે આના દ્વારા આપણને આપવું છે. બેસી બેઠા, રોટલો હશે ક્યાંક બીજું હશે, અથાણું બથાણું, સંતો જેમાં થોડીક છાસ હતી ખાટી એ આપી, એ જેમાં સંતો જેમાં. છોકરો એ બહુ રાજી થયો, સ્વામી જેમાં બરાબર હા જેમાં. નાનો છોકરો પણ સંતો બહુ રાજી થઈ ગયા કે આ છોકરો વિવેકી છે, સદગુણ છે, ભગતનો છોકરો પણ બહુ સારો છોકરો છે. એટલે જમી ઊભા થઈને માથે હાથ મૂકીને, છોકરા તો તો બહુ ડાયો હો, પણ તારા બાપ કરતાં પણ ગુણિયલ છો એમ. રાજી થયા, છોકરા તું અમે રાજી બહુ થયા છીએ, તારી કંઈક ઈચ્છા છે? માઇક માઇક ત્યાં માગવું હોય તો. હવે છોકરાને હું અને અચાનક માગવાનું કહીએ તો આપણે શું માગવું એવું થઈ જાય એ સમયે. તો માઇક માઇક છોકરાને કહેવું જોઈએ ને, છોકરો કે સ્વામી હું માગું, તને જે કંઈ ઈચ્છા હોય માઇક કહી. હવે સંતો મોટા સંતો એ સંતો રાજી થઈ જાય, જે માગે એ દઈ શકે, એને મહારાજની અરે એકતાર હોય. એટલે માઇક છોકરો કે સ્વામી એક તમને જે વાલું હોય ને એવું આપો, કે તમને જે બહુ સારું લાગતું હોય ને વાલું હોય ને એવું આપો. હવે છોકરાને બીજું તમને જે બહુ સારું વાલું હોય ને વાલું હોય આપો. સાધુ તો રાજી રાજી થઈ ગયા, માથે હાથ મૂકી દીધો. છોકરા સાધુને અમને તો વાલા હું શ્રીજી મહારાજ છે, જા તારા હૃદયમાં અખંડ ભગવાન રહે. છોકરાને ભગવાન અખંડ દેખાવા લાગ્યા, કામ થઈ ગયું. અંતર હું એને સેવા કરી, નાની સેવા પણ અતિ નિર્મળ ભાવથી, નિષ્કામ ભાવથી, ભક્તિભાવથી, તો આમાં બધું કીધું ભક્તિભાવથી, એવા હૃદયના શુદ્ધ શુદ્ધ હૃદયના ભાવથી અલ્પ સેવા થઈ ગઈ તો અખંડ મૂર્તિ દેખાવા લાગી. નહીંતર ભગવાનની કૃપા સેવા આપણને તો કંઈ આપણા ભાગ નથી, એમને સેવા મળી જાય. મહારાજે ને ઓલા એ પંચાળાની એ બાજુ માંગરોળની આજુબાજુ હતા ને, મારે ત્યારે સમાધિ પ્રકરણ ને આવું બધું બહુ ચલાવ્યું હતું શરૂઆતમાં. એમાં એક ઓલા માજી હતા, વાણિયા લુવાણાના, લુવાણા જ્ઞાતિના કોઈ માજી હશે, અને એ મહારાજની સામે નીકળ્યા અને મહારાજની એની બેની આંખું એક થઈ તો મારે એની મૂર્તિ સધાઈ ગઈ, એટલે અખંડ મૂર્તિ દેખાવા માંડી. હવે ઓલા સત્સંગી નહીં અને એનો ભગવાનનો ને એનો અવગુણ વધારે સાંભળેલો હશે, એટલે એને થોડીક આમ દુર્ભાવ હશે, એટલે તો જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય. કે આ તો મને સ્વામિનારાયણ વળી ગયા, લ્યો આ એને કૃપા થઈ, ઓલી હું ખૂબ ભાઈ હું કામ. ભગવાને આપી દીધી સેવા, કે ભગવાને મૂર્તિ આપી દીધી, પણ એ એને કામરૂપ ન થાય. એટલે મહારાજ કહે કે જેને બીજી ઈચ્છા રહેતી હોય ને માનની, મહારાજ આમાં શબ્દ વાપરો, જેને માનની ઈચ્છા રહેતી હોય એને સેવા એટલી ફળીભૂત ન થાય. માનીને ક્યારેય ભગવાનના ભક્તિનો સ્વાદ ન આવે, એને માનનો સ્વાદ થોડોક આવે. ગમે એટલી ભક્તિ કરે, વ્રત તપ કરે, જપ કરે ને, એનો એને સ્વાદ ન આવે, એને અંતરનો ટાઢો એને જ ન થાય. એટલે કીધી બીજી અપેક્ષા ન રાખવી, નહીંતર ઘણી વાર શું થોડી થોડી અપેક્ષાઓ આપણને સત્સંગમાં રહેતી હોય કે અમે સેવા કરીએ તો અમારી સેવા કોઈક જોવું તો જોઈએ ને. ખરેખર ભક્તો અમે આપણે વાત કરીએ છીએ આ બધું, પણ આ તો અહીંયા મહારાજની કથા છે, અને વધારે આપણે જે સેવાઓ કરીએ છીએ એમાંય વધારે વધારે કેમ આપણે મહારાજથી નજીક થઈ શકીએ ને એવી શુદ્ધભાવથી સેવા કરીએ, એટલા માટે વાત છે. બાકી આઈના ભક્તો અમે જોયા છે, ભક્તો સેવા કરે છે કેવા નિર્મળ ભાવથી સેવા કરતા હોય છે. અહીં સંતો તમે અંદર હોય, બિચારા ઓલો ઉનાળો હતો તો ઉનાળામાં કેવી બહાર તડકામાં સેવા કરતા હોય, આવણા ટાઢોડું હોય તો ટાઢોડામાંય બહાર સંતો ઊભા ન રહી શકે એવી જગ્યા હોય એમાં સેવા કરતા હોય. તો ભક્તો સેવા કરે છે ને એને ક્યાંક ખપ છે, મુમુક્ષુતા ભરી છે અને ભગવાનને ભેટવાની ક્યાંક તો હશે ત્યારે સેવા કરતા હશે ને. પણ એમાંય મહારાજે જો જે એનું મેન્યુઅલ આપ્યું છે એ પ્રમાણે જો આપણે સેવા થાય, એ મેન્યુઅલમાં ક્યાંક આપણે મિસ્ટેક રહેતી હોય ને જોઈએ, એમાં કરેક્શન કરીને સેવા કરીએ ને તો એ સેવા આપણને બેનિફિશિયલ જલ્દી થાય. અને ભગવાનને પામવા માટે મોટામાં મોટો કોઈ ઉપાય હોય આ જગતની અંદર, શ્રીજી મહારાજે કે કોઈ આપણા શાસ્ત્રોએ કે વેદોએ બતાવ્યો હોય તો સેવા. મહારાજ કે સેવા મુક્તિશ્ચ ગમ્યતા, મુક્તિનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે ને સેવા છે. અને શાસ્ત્રીજી મહારાજ તો એમ કહેતા કે સેવા તો છે ને બેવડી તેવડી મળે ને તો કરી લેવી, સેવાથી ક્યારેય પાછું ન પડવું. સેવા છે ને સેવા, હૃદય પરિવર્તન થઈ જાય. ઉકા ખાચરનું સેવામાં આપણે નામ હંમેશા કહીએ છીએ બરાબર, પણ ઉકા ખાચરની પ્રિવિયસ લાઈફ જોઈએ ને તો બહુ ખરાબ હતી. પોતે તો કાઠી દરબાર હતા પણ લૂંટપાટ કરવી અને ન ખાવાનું ન પીવાનું આ બધા વ્યવહારો હતા, એકદમ એવી લાઈફ હતી. સંતોનો યોગ થયો અને સેવામાં લાગ્યા, પણ એટલો જ વિશ્વાસ કે મને સાધુએ કીધું છે સેવા કરું, પવિત્ર ભાવથી સેવા કરવા માંડ્યા તો બધું છૂટવા માંડ્યું, અંતર પવિત્ર થવા માંડ્યું. શુદ્ધ હૃદયથી નિષ્કામ ભાવથી સેવા કરતા હતા, દેખાડવા માટે નહીં, કોઈ મને જોવે એટલે નહીં. કેવી સેવા, હવે જો બીજી વાત કેવી સેવા હતી, ગરધણી થઈને સેવા કરતા હતા. શિબિરની અંદર વધારેમાં વધારે સારી રીતે બાળક લાભ લે અને સારા સંસ્કાર પ્રાપ્ત કરે. બીજો આવતા બુધવારે અને તારીખ 30ના પૂનમ છે, તો પૂનમની અંદર પૂનમનો પવિત્ર દિવસ કહેવાય. દર પૂનમે આપણે ગુરુકુલમાં ભક્તોની કોઈ મનોકામનાઓ હોય, નાના મોટા સંકલ્પો હોય, તે સંકલ્પ પૂર્તિ માટે મહાપૂજા સંતો કરતા હોય છે. તો આવતી પૂનમની મહાપૂજા આપણે ચિરાગભાઈ જુઠાણી, એનો બાળક બાલ સંસ્કાર ક્લાસીસમાં આવે છે, તો એના ક્યાંક ગ્રીન કાર્ડની પ્રોસેસ ચાલે છે અને એ પ્રોસેસ જલ્દીથી અને નિર્વિઘ્ન રીતે ભગવાન પૂરી કરે એ નિમિત્તે એણે મહાપૂજા કરવાનો સંકલ્પ કર્યો છે. જિજ્ઞેશભાઈ પટેલ આપણા અનન્ય સેવક છે અહીંયા, અને એણે પણ સંકલ્પ કર્યો છે. અને એણે તો એવો સંકલ્પ કર્યો છે કે આખા વર્ષની 12 મહાપૂજા એને કરાવવાનો સંકલ્પ છે. અને એનો સંકલ્પ એવો છે આવતી મહાપૂજા માટે એના ભત્રીજાને એના સ્વાસ્થ્યને સારા માટે એવો સંકલ્પ છે. બીજા આપણા ભગત સેવક એવા હસમુખભાઈ કકાણી, એણે પણ 12 મહાપૂજા લખાવી છે અને એણે આ મહાપૂજાનો પ્રારંભ કર્યો છે. તો આવતી બુધવારની અહીંયા ગુરુકુલની અંદર મહાપૂજા થશે આ ભક્તોના શુભ સંકલ્પને પૂર્તિ કરવા માટે. અને એ જ દિવસે મહાપૂજાના પવિત્ર દિવસે ઘનશ્યામભાઈ મીરાણીના ઠાકોરજીને સંતોને થાળ છે. બીજી પ્રીવિયસ બે સૂચનાઓ એટલે જાહેરાત કે ગઈ એકાદશી ગઈ ત્યારે એકાદશીના પરિણામ પડે મનોજભાઈ વેકરિયાના અહીં ગુરુકુલની અંદર ઠાકોરજીને સંતોને થાળ હતા. અને રાજકોટ ગુરુકુલની તમામ બ્રાન્ચોની અંદર ગુજરાતમાં અને અમેરિકામાં કે બીજા દેશોમાં જ્યાં જ્યાં આપણી સંસ્થા છે બધી સંસ્થાઓની અંદર ઠાકોરજીના થાળ, સંતોના થાળ એવા આપણા અહીંયા આપણે ન્યુયોર્ક અને ન્યૂજર્સીના બે ભક્તો છે. તો ન્યૂજર્સીના આપણા સેવક રાજુભાઈ પીપળિયા, એના બાપુજી હરજીભાઈ, એના શુભ સંકલ્પ હશે કે બધા સંતોને આપણા ગુરુકુલના તમામ ગુરુકુલમાં સંતો છે બધા સંતોને આપણે થાળ કરાવવા છે. તો એ સંકલ્પ નિમિત્તે રાજુભાઈએ બધા ગુરુકુલોમાં થાળ કરાવ્યા હતા. અને એવી જ રીતે આપણા બાલ સંસ્કાર બાલ સંસ્કારમાં બાળકોને સંસ્કાર આપે છે એવા દીપકભાઈ ન્યુયોર્કવાળા અને સંજયભાઈ આપણે જોબનપુત્રા, એ એટલે એ બે પરિવાર એણે મળીને પણ બધા જ સંસ્થાની અંદર એણે પણ ગઈ એકાદશીના પારણા કરાવેલા. તો આવી રીતે આ ભક્તોએ પણ સેવાનો લાભ લીધો છે. ત્રીજી એક સૂચના છે કે આગામી 1-1 એટલે પહેલી તારીખે આપણા વિશાલભાઈ આ બાલ શિબિરનું આયોજન કરે છે, ખૂબ નાના છે પણ સેવક છે. તો 1 તારીખે એણે પણ એવો સંકલ્પ કર્યો છે કે 9 વર્ષ છે મારી ઉપર, ગુરુ મહારાજ અને તમામ સંતો રાજી થાય, અમારા પરિવારમાં વિશેષ ભક્તિ નિષ્ઠા દ્રઢ થાય એટલા માટે તમામ ગુરુકુલોની અંદર ઠાકોરજીને અને સંતોને થાળ એણે પણ નોંધાવ્યા છે. આ એટલી સૂચનાઓ હતી, આ ભક્તો તમે નોંધ લેજો. આ બધાય ભક્તો જે સેવા કરે છે એની ઉપર આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ, એના જે શુભ સંકલ્પ હોય મહારાજ પૂર્ણ કરે આ લોકના, અને એના હૃદયમાં મહારાજ અખંડ વસે અને ભક્તિભાવ પ્રગટે અને મહારાજની વિશેષ ભક્તિ કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે અહીંથી આગલા વીકમાં હતા ને, આગલા વીકમાં આપણે રમેશભાઈ પટેલનો અને ભરતભાઈનો દાદાનો થાળ હતા આગલા વીકમાં હતા. સારું, હવે અહીંથી ઠાકોરજીના થાળ અને પછી આરતી પ્રાર્થના કરશું. પ્રિયા વાળું કરો એક પ્રિયા વાળું કરો ઘનશ્યામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હસતા હસતા મુજને દેખી આનંદ પામે, હસતા હસતા મુજને દેખી આનંદ પામે. એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુખડાવા મે, એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુખડાવા મે, દુખડાવા મે સર્વે દુખડાવા મે, દુખડાવા મે સર્વે દુખડાવા મે. છેલ છોગાળો રે મીઠી મોર છેલ છોગાળો, છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાળો. મોતીડાની માળા પહેરી મલપંતો આવે, મોતીડાની માળા પહેરી મલપંતો આવે. ગાઉં ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે, ગાઉં ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે, મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાળો, છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાળો. મે વાલો વશકી ધા મુજને વાલે વશકી ધી, મે વાલો વશકી ધા મુજને વાલે વશકી ધી. સામા સામી પાન બીડી દીધી ને લીધી, સામા સામી પાન બીડી દીધી ને લીધી, દીધી ને લીધી છબીલે દીધી ને લીધી, દીધી ને લીધી છબીલે દીધી ને લીધી. છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાડો છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે મીઠે છેલ છોગાડો મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ઘણો લીધો મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ઘણો લીધો મુખડે થી તંબોળ મુજને મેર કરી દીધો મુખડે થી તંબોળ મુજને મેર કરી દીધો મેર કરી દીધો મુજને મેર કરી દીધો મેર કરી દીધો મુજને મેર કરી દીધો ઓહો છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાડો છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાડો છબીલો છેલ છોગાડો છબીલો છેલ છોગાડો છેલ છોગાડો છબીલો છેલ છોગાડો Thank you. સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી, ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નારાયણ નર ભ્રાતા બીજ કુળ તનુ ધારી, પ્રભુ બીજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી, અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી, આવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધિ, પ્રભુ કરુણા બહુ કીધિ, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. માથે મોળી ઉને કાને કુંડળ, જરિયન કે જામા મોતિયન કી માલા, ગરમા શોભે રેશમી નું માલા, એ સોના ના બાજુ ને સોના ના અયે હાર, અને યંગ યંગ શણગાર, પિતડા ના દોર, મંડળા ના મોર, રસરૂપ મૂર્તિ રાજા ધીરાજ, શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા, એ મારા વાલા ને ઘણી ખમ્મા, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે, નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે, શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે, કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે, કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે. ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की भरत्रिया संग को त्याग मांस न खावत माद्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करनी काहु की कलंक न कोई कुलगार निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खार विमुख जीव के बदन से कथा सुनी नहीं जा यही धर्म के नियम में भरतो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सगला एकादश नियम में करी श्री हरि पद प्री प्रेमानंद कह धाम में जाओ निशंक जग जी सहजानंद स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय धर्म भक्ति वासुदेव की जय घनश्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव की जय राधा रमण देव की जय गोपीनाथ जी महाराज की जय मदन मोहन जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सिद्धेश्वर महादेव की जय विघ्न विनायक देव की जय कष्ट भंजन देव की जय विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करू प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नीते प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करू प्रणाम श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम धेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलातिहन्ता सद्धर्म भक्ते रवनं विदाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मंगल